ક્યાંય ખોટી જશે. કારણ કે કુદરત નો નિયમ શું છે કે પુરાણ કરવું, શું કરવું, પુરાણ પછી ગલન કરવું. એક જ નિયમ નથી, કેવો છે હું સમજો નહી બરાબર. પુરણ ને ગલન બે નિયમ છે કુદરત ના. બેંક માં પુરણ કરાવીએ ત્યારે ક્રેડિટ કરે, જમા થાય અને પછી પાછું ગલન થયા કરે. એટલે આ ક્રેડિટ ડેબિટ, ક્રેડિટ ડેબિટ જો હવે હાથમાં તો કઈ નહીં, આપણે મહેનત કરી છૂટવાની. અમેરિકામાં કોઈ બને તો પછી શું થાય, એને મહેનત કેવી રીતે કરે, નહી થાય હે, અથવા તો બીજી કોઈ રીતે કઈ કરી શકે તો ઠીક છે, ના થાય અથવા તો કોઈ બીજી રીતે કરી શકે તો ના, પણ એમ નહી. આ મહેનત કરતો કોણ અટકાયો, હવે તમારે આજે શું કરવાનું તો તમે આ ભોગ માં કઈ કમાણી કરી કહેવાય, નહી તો અત્યારે તો કમાવો છો તમે, તમને એમ લાગે તમે કમાવો છો, તમારા ઘરના માણસ ને એમ લાગે છે કમાવ છો, આ બેન ને એમ લાગે છે તમે કમાવ છો, મને એમ લાગે છે તમને ખોટ જાય. તમને સમજણ પાડું, આવતા જન્મ માટે સમજણ પાડું, એટલે કે ગયા આવતા ની કમાણી આ ભાવ માં થઈ રહી છે, હવે ફરી આવતા ભાવ ની કમાણી કરવા માટે કઈ કરો છો? આપડે સીધી રીતે ચાલવાનું, આપણું અંતકરણ ડંખે નહીં તેવી રીતે કઈ કરવાનું નહીં. હે એટલે આપણે સીધી રીતે ચાલવાનું, આપણું અંતસ્કરણ કઈ રીતે ડંખે ની એવી રીતે ચાલવાનું. હા, અંતસ્કરણ ડંખે રે એવી રીતે ચાલીએ ને તો આપણને પાપ છતાં ખોટ ના જાય, બરોબર ને? એ એક મોટા મોટો રસ્તો. પણ છતાંય કોઈક તમારો બોસ હોય કે વગર તમને હેરાન કરતો હોય તો તમે શું થાવ? હવે હું તો અત્યાર સુધી કોઈ હેરાન કર્યું નથી, ઠીક છે, અત્યાર સુધી હજુ કોઈ હેરાન નથી કર્યું, નથી કર્યા, પણ વખતે કરે તો તમારો શું વિચાર થાય? ખસી જવાનું ત્યાંથી, ત્યાંથી ખસી જવાનું. આપણે એના માટે કઈ વેરભાવ ના રાખવાનું, ત્યાંથી ખસી જવાનું, એના માટે કઈ વેરભાવ નહીં રાખવાનું, એકદમ ખસી જવાનું. આપણે આત્મ બનતું નથી ને, એટલે તમને કે છે હરી યુ આર રોંગ એમ કે, એટલે તમારા ભાઈ મન બગડે ખરું એવું, તમે એના તરફે આપણે વિચારીએ કે આપણે રોંગ છીએ કે નહીં, પહેલા જાણવા પ્રયત્ન કરવો, ઠીક છે, પહેલા વિચારીએ કે આપણે રોંગ છીએ કે નહીં જાણવા પ્રયત્ન કરીએ. પછી તમે રોંગ ખરેખર નથી, પણ પેલો તો એની બાઈ જોડે લડીને આવે છે, આપણી જોડે લડાઈ કરે હે, તો તે કરે તમે શું કરો? તો જેવો વખત આપણે એમ સમજવાનું કે એની ભૂલ પડે, તમને વિચાર આવે તો નહીં કહેવાય, તમને વિચાર આવે કે આ નલાયક માણસ છે એવું તો બધા વિચાર આવે, એવો હજુ સુધી તો બન્યું નથી મને કોઈ વાત, હજુ સુધી કોઈ ઘરે ગુસ્સો થયો હોય છે ને તમને, થયો હોય કોઈ વાર મામૂલી, પણ કોઈ વાર થયો હોય તો કેટલા વખત ખોટો સામો પક્ષ ખોટો આરોપી, તમે પોતે ભૂલો છે, શું છે? આપણે ભૂલો છે. ગજવું કાપનાર ગજવું કાપે છે તે ખોટું હતું નથી. કાયદેસર ની બહાર આ જગત મિનિટ, એક મિનિટ પણ કાયદા ની બહાર ચાલ્યું નથી, છતાં લોકો કહે છે કે વખત ખરાબ આવે, લોકો આ નલાયક થઈ ગયા, ના એ કોઈ નલાયક થઈ ગયું નથી, બધું કુદરત, કુદરત જ આ બધું કરાવડાવે છે, શું કરે છે? કુદરત કરાવડાવે. હા, અને આ માણસો તો નિમિત્ત છે, ખાલી ઇગોઇઝમ કરે છે કે મેં કર્યું, ઇગોઇઝમ કરે છે, શું છે, સમજ પડી ને? હા, તમને સમજાય જેવું? સમજાય છે. એટલે કોઈનો દોષ કાઢશો નહીં, નહીં, સમજ પડી ને? બરાબર. કારણ કે અપમાન કરે નહીં તો દોષ કાઢશો નહીં, દોષ કાઢશો તમ પર જોખમદાર થશો, જોખમદારી લેવી નથી ને, માટે આપણે શું કરવું જોઈએ? હું નાનો હતો તમારા જેવા બેઠા હોય આગળ, અને કૂતરું રમાડતા હોય, પાળેલો કૂતરો એમનો હોય રમાડતા હોય, મોડું તમારે એ હોય, તમે સમજો ને? વાઈફ હોય મેજિસ્ટ્રેટ નહીં ગાળો પડે છે. તો એક મેજિસ્ટ્રેટ આપ મારી પાસે જ્ઞાન લેવા આવ્યા હતા, તો મને કહે દાદાજી આવજો ત્યાં આગળ મારતા જ રહ્યા ને પધરાવણી માટે. તો ગયો હતો ત્યારે ભાઈ જોડે બોલતા નતા, તમે શું છે તમારે આ કેમ ભાઈ ને પંદર દાદાજી થઈ છે બોલતી નથી ક્યાં છે આ, તમે આ મેજિસ્ટ્રેટ શી રીતે થયા કહ્યું? કેમ કરી સોલ્યુશન કરું? એ નલાયક છે, એકલ વગરની છે, એને હું પૂછી આવું કે કોણ નલાયક છે? તા કે એ તો એમ કે છે સાહેબ નલાયક છે, બંને નલાયક છે, કેમ પગલ ઉભું થયું? શું કહ્યું તને સમજે ને? એટલે પછી સાહેબે રસ્તો બતાવ્યો કે આવી રીતે નલાયક કોઈ છે એ છે નહીં, અને કદાચ નલાયક નથી એને સમજી અને હિસાબ શાંત કરો. શું કહ્યું? સમજીને બધું માણસ બોલે છે, બાઈ બોલે છે વાંકું, તે તમારો હિસાબ છે. શું છે હિસાબ? માટે જો તમે ઓબ્સ્ટ્રક્ટ કરશો તો હિસાબ વધશે, અરે આંતરો તૂટશે, ખલાસ થઈ જશે. શું કહ્યું? તમને સમજાય છે મારી વાત? એ સમજાય, પણ મને એક નથી સમજાતું કે આપણે જો નિમિત પ્રમાણે ચાલવાનું હોય તો પછી આ ભાવમાં કંઈ કરવાનું ખરું કે એની મેળ થયા કરે? આ ભાવમાં કરવાનું એટલું જ કે આને નિમિત્ત જાણી, આને નિમિત્ત જાણી અને તમારે શાંત રહેવાનું. શું કહ્યું? મનમાં મન સહેજે બગડવા નહીં દેવાનું. મન બગડે તો નિમિત્તની માફી માગવી, મને કહે નિમિત્ત તું તો નિમિત્ત છે, મારું મન બગડે માટે માફી માગું છું, આટલું જ કરવાનું છે. પણ એ નિમિત્તમાં લખ્યું તો થઈ શકે ને? એ આવું માફી માંગવાનું નિમિત્તમાં લખ્યું હોય તો થઈ શકે ને? ના, એ પુરુષાર્થ છે. સમજવાની જરૂર છે, એ પુરુષાર્થ છે. સમજ પડી ને? એટલે પુરુષાર્થ છે. લખેલું તો પેલો અથડામણ થઈ એટલે પેલો ઓતલા ને ગાળો દેશે, નામ કરશે તેમ કરશે, આટલો ફળ ચાલ્યા કરશે, પણ આ પુરુષાર્થ છે. શું છે? તમે સમજો? આપણે પુરુષાર્થ એ જ કરવાનો છે કે જે નિમિત્ત છે એને સારી રીતે ભોગવી લેવું. નિમિત્ત ને સમજવું કે નિમિત્ત, નિમિત્ત ને ઓળખો, નિમિત્ત ને બચકો આના ભરો, નહીં તો તમારા કૂતરામાં ફેર નથી. બીજો એક પ્રશ્ન નથી સમજાતો કે આપણે કહીએ છીએ કે દેહ અને આત્મા બે જુદી વસ્તુ છે, એને કોઈ સંબંધ નથી, તો આપણે એમ કહીએ છીએ કે મનુષ્ય અવતારમાં મોક્ષ મળે, તો એ મનુષ્ય અવતારની દેહની શું જરૂર? એ કહે છે કે અને આ મનુષ્ય અવતારમાં જ મોક્ષ મળે તો પછી આ મોક્ષ માટે મનુષ્ય અવતારની શી જરૂર છે? બીજા બધા જે અવતાર છે મનુષ્ય સિવાયના, તે જેટલા અહીં આંખે દેખાય આપણે આંખે દેખી શકીએ છીએ, કેટલાક આંખે ના દેખાય એવા અહીં છે, અને કેટલાક દેવ લોકો આંખે દેખાય નહીં એવા છે. બીજા જેટલા જેટલા જીવો છે આ દુનિયામાં મનુષ્ય સિવાય, એ બધાના કર્મ ડિસ્ચાર્જ જ થયા કરે છે, અને આ મનુષ્ય એટલાનો જ કર્મ ચાર્જ અને ડિસ્ચાર્જ બંને છે. તમે સમજ પડી ને? તો દેહની જરૂર ખરી ને મોક્ષ મેળવવા માટે? દેહની સાધન રૂપે જરૂર ખરી મોક્ષ મેળવવા માટે? તો પછી આ દેહની સાધન રૂપે જરૂર ખરી ને? મોટા મોટું મોક્ષ મેળવવાનું સાધન જ આટલું છે. દેવ ગતિમાં ના થાય, જાનવર ગતિમાં ના થાય, બીજા કોઈ અવતારમાં ના થાય, એટલો જ મનુષ્યમાં અવતાર છે. તેમાં પાંચેય ગતિ ખુલ્લી છે. પાંચ ગતિ કઈ કઈ? કે દેવ ગતિ, ફરી માણસમાં આવવું હોય તો મનુષ્ય ગતિ. એટલો બધો સંબંધ આ દેહ ને આત્માનો, આ દેહ છે તે આત્માનું પરિણામ છે. શું છે? આપણે કહીએ છીએ બે અલગ છે. ના ના, જે કોઝિસ કર્યા તમે અત્યારે છે તે કોઈ તમે ફૂલ ચડાવે એટલે તમે ખુશ થઈ જાઓ, ખુશ થઈ જાઓ ના થઈ જાઓ, અને તમને ગાળ દે એટલે તમે ચીડે જાઓ. ખબર પડી ને, તે હીરા વાળાને ખુશ થવામાં બાહ્ય દર્શન ની કિંમત નથી, અંતરભાવ ની જે છે તેનાથી જ કર્મ ચાર્જ થાય છે. શું થાય છે? કર્મ ચાર્જ થાય છે, અને ચાર્જ થાય છે ત્યાર પછી ડિસ્ચાર્જ થાય છે. આવતે ભાવ એ જે ચાર્જ થાય છે એનો ડિસ્ચાર્જ થતો ઇફેક્ટિવ થાય છે. શું થાય છે? અત્યારે આ માનવતાને કાયા બધી તણે ઇફેક્ટિવ છે. કેવી છે? આ શરીર મન અને વાણી ઇફેક્ટિવ છે. સમજાય છે ને? આ ઇફેક્ટિવ માંથી કોઝિજ ઉત્પન્ન થાય છે, અને એ કોઝિજ આખા જિંદગીના બધા પુના ભેગા થઈ જાય છે. એ આવતા ભાવમાં પાસે ઇફેક્ટ થાય છે. કોઝિજ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોઝિજ, કોઝિજ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોઝિજ, કોઝિજ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોઝિજ, નિરંતર ચાલ્યા જ કરે છે ઘટવા. એટલે કોઝિજ અમે બંધ કરી દઈએ. શું થઈ રહીએ? મનુષ્ય જન્મ એકલામાં જ કોઝિસ બંધ થઈ શકે એમ છે. બીજા કોઈ જન્મ બીજા બીજા બધા તો ઇફેક્ટ જ છે ખાલી. અહીં કોઝિસ અને ઇફેક્ટ બંને છે. એટલે કોઝિસ અમે બંધ કરી દઈએ, અમે જ્ઞાન આપીએ છીએ ને કોઝિસ બંધ કરી દઈએ, એટલે પછી નવી ઇફેક્ટ ઉભી થાય નહીં. જૂની છતે ઇફેક્ટ હોય એ ડિસ્ચાર્જ થયા કરે. કઈ ના રહી છો તમે? તમારો ઉપકાર છે એવું બોલવું બસ. એટલે આપણે સારું જ માનવું. ખોટું ખોટું વ્યવહાર નો વ્યવહાર વાપરવા. બીજી એક વાત મગજમાં આવે છે કે આપણે કહીએ છીએ આત્મા છે, એને કોઈ એટેચમેન્ટ છે નહીં. તો આ બધા કોઝિસ ને આ બધું આપણે કહ્યું, નિમિત્તો ને બધું પાછું સાથે આવે કેવી રીતે? આત્માની સાથે કઈ રીતે આવે આ બધું? આવતા ભાવમાં એ કે છે કે આત્મા ને કઈ સ્પષ્ટું નથી. કઈ આત્મા ને કઈ સ્પષ્ટું નથી તો પછી આ જે કોઝિસ અને ઇફેક્ટ, કોઝિસ અને ઇફેક્ટ એને સ્પર્શે અને પછી બીજા જન્મમાં પાછી એની ઇફેક્ટ આવે એ કેવી રીતે બને? આત્માનો સ્વભાવ સ્વભાવ છે. કેવું છે? પોતાનો સ્વભાવ એટલે પોતાનું બાઉન્ડ્રી, સમજણ ને? એટલે પોતાના ગુણધર્મો અને બાઉન્ડ્રીમાં જ હોય છે. ગુણધર્મોની બાઉન્ડ્રીની બહાર જતો નથી આત્મા. પણ એ સ્વભાવ છે અને પાછો વિશેષ ભાવ છે. શું છે? આપણે દરિયા કિનારે છે તે તમારે ડેવલપમેન્ટ નું કોઈ કામ હોય દરિયા કિનારે, અને ડેવલપમેન્ટ નું કામ માટે લોખંડ લાઈન બે લોહીઓ નાખી હોય તો લોખંડ જેવું, ત્યાર પછી બે વર્ષે આપણે જોવા જઈએ તો લોખંડ જેવું હતું એવું રહે ના રહે? શું થઈ જાય? કટાઈ જાય. કેમ? આપણે કહ્યું કે લોખંડ તું કટાઈશ નહીં એમ કહ્યું હોય તો એનો સ્વભાવ છે. એનો સ્વભાવ છે ત્યારે કટાવાનો લોખંડ નો. લોખંડ નો ના, આપણે અમુક જગ્યાએ અહીં ગુજરાતમાં અમુક જગ્યાએ નથી કટાતું બહુ. આત્મા ચેતન અને બીજા પાંચ જળ તત્વો છે એ બધા એકબીક ને ભેગો થયા છે. શું થયું છે? એટલે આત્માનો વિશેષ ભાવ ઉત્પન્ન થયો છે. શું થયું છે? વિશેષ ભાવ. આત્મા કોઈ કરતા છે જ નહીં, કર્યું જ નથી કશું. તો આપણે કહીએ છીએ કે હું શુદ્ધ આત્મા છું, બધા શુદ્ધ આત્મા છે, તો પછી અમુક આવી રીતે ભાવો તો સાથે આવે જ છે. એ કહે છે કે આપણે કહીએ છીએ કે આપણે શુદ્ધ આત્મા છીએ, છતાં સાથે ભાવો તો આવે છે. હા, તો આજે પેલા ધારો કે ના, એ શુદ્ધ આત્મા છે ધારે બોલે ના વચાલે. રિયલાઈઝ થયેલું તમને તો પછી એમ કેમ બોલાય? આપણે કહીએ છીએ ને. ના, એમ દાડો ના વરે. એ તો રિયલાઈઝ થવું જોઈએ. તમને નિરંતર લક્ષમાં રહેવું જોઈએ. કેવું? તમને સુધારમાં લક્ષ રહે છે? અમુક વખતે રે હે, અમુક વખતે એમ થાય. હા, પણ એ તો પછી પછી ભૂલી જાવ ને પાછા. અને જો ભૂલી જાય એમનામ સુધાર્થમાં નહીં, ભૂલે જ નહીં ક્યારેય, ના ભૂલાય એમનામ સુધાર્થમાં. તે અમને આ સુધાર્થમાં પ્રાપ્ત થાય છે એમ ભૂલાતું નથી ક્યારેય. સમજાય છે? હવે એ શુદ્ધાત્મા હવે હવે અમે કર્મ ના બંધાય, એટલે એ રસિકભાઈ તરીકે જે વર્તે છે બહાર વ્યવહાર, તે ડ્રામેટિક વ્યવહાર છે. કેવો છે? બરાબર. અને તમારો ડ્રામેટિક વ્યવહાર નથી, એટેચમેન્ટ છે. ડ્રામેટિક નથી, ક્રોધ માન માયા લોભ બધો છે. શું છે? દેશો છે બધા. હા, શું નામ કહ્યું તેમનું? પુરુષોત્તમ ભાઈ ને તમે તમે પુરુષોત્તમ છો એવું તમને ભાન છે? પુરુષોત્તમ નલાયક કહ્યું કે તમે અસર થઈ જાય કે ના થાય, માટે પુરુષોત્તમ નું ભાન છે તમને, તમે સમજાય છે ને? ડિગ્રેડ કોઈક ડિગ્રેડ કરે સાહેબ તો તમને ભાન થાય કે ના થાય, માટે તમે પુરુષોત્તમ જ છો, તમને ભાન એનું વર્તે છે, સમજાય છે ને? અને એમને હું શુદ્ધાત્મા છું એવું ભાન છે. અને આ રસિકભાઈ છે એ છે તે એને પાડોશીની બેઠ કામ કરે છે. બાર મહિના સુધી તપ કરવું પડે, હું તમને દેખાડું કરશો. અને પછી એક 15 દાડા છે તે ઉપવાસ કરવાના. પછીના દિવસોમાં 1 ટંક ખોરાક ને 1 ટંક નાસ્તો, એવી રીતે 12 મહિના કાઢવા પછી તપ દેખાડી દઉં. બધા લખી ઉપવાસ ના થાય બાકી બધું થાય. ઠીક છે, એક ઉપવાસ ના થાય બાકી બધું થાય. એટલે એકાશ ના થઈ શકે બાકી ઉપવાસ ના થઈ શકે. ઉપવાસ ના થઈ શકે એકાશ નું થાય. ત્યાર પછી તમે કહો છો એમ કરવું કરવું કહો છો. અને આ તો આટલું જ કહ્યું, બીજી બધી બહુ વસ્તુ પાછી જોડે ક્રિયાઓ બધી કરવાની, ક્રિયાઓ કરવાની ઘણી આવે ને પાછી. અત્યારે જોતું હોય તો આ દાદા બતાવે છે કે આમ કરી શકે. તમારે જાતે પછી આ તમારે જાતે ના થાય તો તમારે મને કહી દેવું કે દાદા તમે જ કરી આલો, મારાથી નહીં થાય. કહે શું કહ્યું? હા, ન થાય તો પછી દાદા કરી આપે એમ કે છે, એમ કરવું છે એમ પૂછે છે. એમ નહીં પડે એવું આપણે કોઈને કેમ કહી શકીએ? દાદા કહે છે કે હું કરી દઉં, તો એ તો સૌને ગમે એવી વાત છે. ઠીક છે, દાદા કરી દેતો તો ગમે એવી વાત છે. ગુરુ મહારાજે કહ્યું હતું ને, પેલા ગુરુ મહારાજ કે છે ભાઈ આ જેમના પહેલા હું પી જઉં, તારા ઘરના બધા કે હા હા બાકી સાહેબ તમે પી જાવ તો બહુ સારી. સોરી જીતુભાઈ, ગુરુ મહારાજે એક એમના શિષ્ય ને સમજણ પાડી કે તારા ઘરના માણસો તારા છે કે નહીં એ તારે જોવું હોય તો તું કાલે તપાસ કર કે છે. તકા આ હું તપાસ કરું કે છે. તકે છે તું આવી રીતે આ મરવાનો ઢોંગ કરજે કે છે. શું કે છે? બરાબર. ત્યારે ઢોંગ કર્યો એટલે પછી ગુરુ મહારાજ આયા, ડોક્ટર બોલાવ્યા, બીજા બધા બોલાવ્યા, પણ કશું ભર્યું નહીં. ત્યાર પછી ગુરુ મહારાજ આયા ત્યાં આગળ. ગુરુ મહારાજ ને બધા કહે છે અરે મહારાજ જુઓ ને આ થઈ ગયું, આવું થઈ ગયું, આવું થઈ ગયું છે. એટલે ગુરુ મહારાજ નારી જોઈ, બીજું બધું જોઈ, અને પછી કહે છે કે ભાઈ એના ગૈરા દાદા છે, બાપના બાપ છે એના દાદા, એ જો એમ કે ભાઈ મારો જીવ એને આપું છું તો બચી જાય એવું છે. તારા ઘરના બધા જાણે કે દાદાજી તો ગયડા જ થયેલા છે ને, એમાં આપવાનું શું વાર લાગશે? ત્યાં કહેશે દાદાજી બાબો બચવાનો છે કે છે. ગુરુ મહારાજ કહેશે કે દાદાજી એમનો જીવ આપી દે, ત્યાં દાદાજી કહે ના બા મારો છોકરો છે કે છે. શું કહે છે? મારો છોકરો જીવે છે કે છે. હા, પછી તે પેલા ના પાડ્યું એટલે પેલા બધા ઘરના માણસ કે છે બાપજી આ તો ના પાડ્યા છે, ગયડા દોહા છે, પણ આમ મરવાના છે. એને કહેતા અમે ત્યાં કહે છે એના બાપ ને એના ફાધર ને કહો તો એના ફાધર કે છે રહ્યું હોય તો ચાલશે પણ આપણે તો કયું મળવું. પછી ગયા ડોશી માં ને કહ્યું ત્યાં ડોશી માં કે ના બા મારો છોકરો એની મધર ને કહ્યું ત્યાં કે ના જે ભગવાન લખી છે થશે કે પછી છેવટે એની વાઈફ ઉપર વારો આવ્યો એના વાઈફ ને કે તમે જીવ આપો તો બચી જાય કે છે મારો જીવ આપીને હું એને બચાવું પણ હું તો મરી જ જઉં ને કે છે એના કરતા જીવતી રહું ના એટલે બધાએ ના પાડી ત્યાર પછી બધા રડવા માંડ્યા કે અમારા છોકરા મરી જશે ને ગુરુ મહારાજ હવે શું રસ્તો કરીશું તા કે હું પી જઉં કે છે ગુરુ મહારાજ પકડાવો કામ કરો તમે તો એવો રસ્તો ખરી કાઢ્યો એટલે કાલે શું કામ છે તમારે ઓફિસ સાહેબ વડે તો ઉપરી ના મારું હું સાહેબ છું કે જ્ઞાતા જ્ઞાતા હોવો જોઈએ શું હોવું જોઈએ કેમ બોલતા નથી જ્ઞાતા હે જ્ઞાતા આપણે શું કહેતા શું કોણ હોવું જોઈએ જ્ઞાતા જ્ઞાતા જ્ઞાતા એટલે જેને ધ્યાન કરવું છે એવો જ્ઞાતા હોવો જોઈએ બરાબર હવે ધ્યાન શેનું કરવું છે તો એ લક્ષ હોવું જોઈએ શું હોવું જોઈએ લક્ષ લક્ષ હા શેનું ધ્યાન કર પૈસા કમાવાનું ધ્યાન કરવું છે મોક્ષ મેળવવાનું કરવું છે ત્યાં મોક્ષ મેળવવાનું કરવું છે કે લોક સ્ત્રીઓનું ધ્યાન કરે છે તેવું કરવું છે સમજાય છે ને કારણ કે અમારે તો મોક્ષ મેળવવા માટે ધ્યાન કરવું છે મોક્ષ નો રાખવો પડે શું કરવું પડે અને આપણે ધ્યાતા હવે ધ્યેય ધ્યાતાનું એક રૂપ થવું એનું નામ ધ્યાન શું કહ્યું ધ્યાતા અને ધ્યેય બંને નું એક થવું એનું નામ બે જુદી વસ્તુ છે ધ્યેય જુદી વસ્તુ છે ધ્યાતા જુદી વસ્તુ છે પણ ધ્યાતા ને ધ્યાય એક રૂપ થઈ જાય તારે ધ્યાન કહેવાય શું કહ્યું તમે સમજાય છે હવે એમાં ધ્યાન આ લોકો શું કે છે ધ્યાન કરો ધ્યાન કરો મારા ચક્કરો છે ને ધ્યાન કરાવો લોકોને એક તો બગડી ગયેલા મશીન છે સડી ગયેલા છે ધ્યાન કરાવડાવે છે શું કહ્યું ખબર પડે ધ્યાન તો ના ધ્યેય નક્કી કરી આવવું પડે કેવું કરવું પડે ધ્યેય નક્કી કરી તારે તારે ફલાણી સ્ત્રી તને ગમે છે મને બહુ ગમતા કે એને યાદ કર અને તું ધ્યાતા થઈ જા શો અને પછી ધ્યાન થઈ જાય સમજ પડે ને જેમ જેમ ધ્યાન થતું જાય સ્ત્રીનું તેમ તેમ પુરુષ સ્ત્રી રૂપે થતો જાય શું થાય જે ધ્યેય નું ધ્યાન કરો તે રૂપ તમે થાવ વાસુદેવ તો આખી જિંદગી ધ્યાન કરતા હતા હવે નથી કરવું ભગવાન મહાવીરે ચાર પ્રકારના ધ્યાન કર્યા કે પોતાના મોક્ષ નું ધ્યાન કરે ધ્યાતા થતી વખતે કોણ હોવું જોઈએ તાકે પોતે શુદ્ધાત્મા દશા થઈને પછી જ ધ્યાન થાય કેવું શુદ્ધાત્મા તમે ધ્યાન કરવા જાવ તો તમે ધ્યાતા જ થયા નથી ને તમે તો ધ્યાતામાં પરસોત્તમ છો શું થયો રાઈટ બરાબર અને તે પૂર્ણ પુરુષો હતા મળે તો હારા અધૂરા પુરુષો તો જો પૂર્ણ પુરુષો હતા મળે તો તમારે ધ્યાન કરાય એટલે તમારું ધ્યેય જુદી જાતનું હોય તમે ભજન ગમે તો ધ્યેય ઉઠ્યું તો મોક્ષ પણ ભરે નહીં ધ્યાતા ડિસાઇડેડ થવો જોઈએ અને ધ્યાતા શુદ્ધાત્મા હવે એ છે તે મોક્ષ નું ધ્યાન કરે, સમજણ ને, મુક્તિ નું. બરાબર, મુક્તિ એટલે બંધન નું તો ધ્યાન છે જ આપણને. આપણે બંધન નું ધ્યાન છે કે નહીં? છે. આખો દાડો બંધેલા છે, બંધ છે, છે ચોક્કસ. એ પેલું મુક્તિ નું ધ્યાન કરવાનું, ધ્યેય મૂકવાનું. એ એકાકાર થઈ ગયું, એ ધ્યાન થઈ ગયું, સમજણ ને. હવે એમને આપણે પૂછીએ કે તમે કોણ છો, ત્યારે તમને કહે છે હું રસિકભાઈ છું. આપણે કહીએ તમે ખરેખર કોણ છો, ત્યારે હું શુદ્ધાત્મા છું. શું કે? શુદ્ધાત્મા. સમજાય ને? તો તમારે તમારા તમારા એમાં શુદ્ધાત્મા છો એવું વધારે છે કે રસિકભાઈ છો એ વધારે છે? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા છે વધારે છે. એમના ધ્યાનમાં શુદ્ધાત્મા વધારે છે અને રસિકભાઈ નથી રહેતું. તમારા ધ્યાનમાં પરસોત્તમ છે વધારે છે અને શુદ્ધાત્મા ના બેસી જતો, સમજ પડે ને? માટે તમે પરસોત્તમ છો અને એ શુદ્ધાત્મા ધ્યાન કરે છે. મારે શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહેવું, એનું નામ શુક્લ ધ્યાન. હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહેવું, એનું નામ શુક્લ ધ્યાન. કેવું? શુક્લ ધ્યાન. તે ભગવાને આ કાળમાં કહ્યું છે કે આ કાળમાં એક પણ જીવને ના થાય. જુદી જાતનું વિજ્ઞાન છે એટલે અહીંયા આગળ એમને ધ્યાન થાય છે. આવું તો ઘણા માણસો 5000 માણસો ને આપેલું છે. હવે આનું નામ શુક્લ ધ્યાન. જે ધ્યાન મોક્ષ નું જ ફળ આપ્યા કરે નિરંતર. શું છે? મોક્ષ નું ફળ આપ્યા, મુક્તિ ફળ જ આપ્યા કરે. સમજ ભાઈ, ચિંતા વિંતા ના થાય આ ધ્યાનમાં. હવે બીજું આ ચોથા પ્રકારનું ધ્યાન આ કહ્યું શુક્લ ધ્યાન. આ ત્રીજા પ્રકારનું ધ્યાન ધર્મ ધ્યાન કહ્યું. ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન ક્યાંથી શરૂઆત થાય? કે તમે કોઈ માણસ નું ભલું કરવાનો પ્રયત્ન કરો અને ભલું કરતા સુધી તમારું ધ્યાન ધર્મ ધ્યાન ગણાય છે. કેવું? ધર્મ ધ્યાન. ભલું કરવાનો પ્રયત્ન શરૂ કર્યો ત્યાંથી ભલું કરવાનું પૂરું થઈ જાય ત્યાં સુધીનું ધ્યાન જે છે એને ધર્મ ધ્યાન કહેવાય છે. કેવું કહેવાય છે? ધર્મ ધ્યાન. સમજાય ને? પારકા માટે, પારકાનું ભલું કરવા માટે, તમારું ભલું કરવા માટે જો તમે પ્રયત્ન કરો એ ધ્યાનને આર્ત ધ્યાન કહ્યું છે. શું કહ્યું છે? આર્ત ધ્યાન. આર્ત કે તમારું ભલું કરવા માટે તમે જો ધ્યાન કરશો તો આર્ત ધ્યાન. અને આર્ત ધ્યાન નું ફળ તિર્યંત ગતિ, જાનવર ગતિ. તો જગતના કોનો, જગતના લોકોનું ધ્યાન કરતા હશે? આર્ત ધ્યાન. આર્ત ધ્યાન કરે તો સારું. કાયદો એવો છે કે આર્ત ધ્યાન 50% આર્ત ધ્યાન હોય અને 50% ધર્મ ધ્યાન હોય તો પછી માણસ તો થાય જ. પણ લોકો તો રૌદ્ય ધ્યાન કર્યા કરે છે. રૌદ્ય ધ્યાન એટલે તમે સમજ્યા? તમારી નાતના કોઈ કાપડના વેપારી હોય છે, હે, તમે દુકાને જાઓ અને તમે કહો કે 15 મીટર કાપડ આપો તો ભાવ તમારો તમે પૂછો તો એ કહે છે 15 રૂપિયા. શું? તમારે એક્સેપ્ટ હોય એટલે તમે શું કરું? 15 મીટર કાપી આલો. એટલે તમારા ફરજ કેટલી રહી? 225 રૂપિયા કરવાની, એટલી ફરજ રહી. એની શી ફરજ છે અત્યારે? 15 મીટર આપવાની. હા, 15 મીટર આપવાની. 15 મીટર આપવાની. હા, આપવાનું. તે વખતે આમ કસરત કેમ કરે છે? થોડું ઓછું આપવા, થોડુંક ઓછું આપવા માટે. ઓછું નથી આપતો, આમ કસરત કરી કરી. આપણે પૂછીએ કે શેઠ આ શેના સારું કર્યું છે? કે સાહેબ આટલું વધે ને કે છે. એટલે તું ચારી વાર માં આટલું વધે તો મીલવાળા કઈ ગોંડામાં છે તો હજી વધારે તો ના આપ્યું? તને સમજે ને? તક ના, એ તમે ખેંચીએ નઈ તેથી વધે. કારણ કે નોર્મલ મીલવાળા નોર્માલિટી માં આપવાના. કેવું? નોર્માલિટી. નોર્મલ. અને આ લોકો અહીં ખેંચી શકે તો આપણે કહીએ કે આ શેઠ તમારે આટલું વધવાના માટે કયું ધ્યાન હતું તમારું? આ રુદ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન, કે સામાના પૈસા વધારાના પડાય લેવા. આપણે કઈક નર્કમાં જવાનું થશે તમારે શેઠ, બધા કરે છે, હું શું કરું? કે છે બધા બધા વેપારીઓ કરે છે. ભગવાને કહ્યું, મારે કહ્યું છે કે એમને કુવો પડતો તારે પડવું છે, એ કુવે પડવાના ધંધા કરે, પણ તારે પડવું છે ના પાછરા રે ને, નહીં તો આ તો બહુ હેડ્યું જાય, સમજાય છે ને? એટલે કોઈનું કિંચિત માત્ર અણહકનું લઈ લેવું, અણહકનું ભોગવી લેવું, અણહકનું જે જે કરવામાં આવે છે એ બધું રૌદ્ર ધ્યાન છે. શું છે? રૌદ્ર ધ્યાન. હા, સમજાય છે? અને તમે તમને કોઈક માણસ કે છે તમે ન લાયક માણસ છો, એવું તમારે કોઈ સાહેબે કહ્યું તે કે તમારું મન ફરી જાય કે ને, મારે મગજ મગજ ફરી જાય ને, તે ફરી જાય તે કે રૌદ્ર ધ્યાન હોય છે. શું હોય છે? રૌદ્ર ધ્યાન. સાહેબ મોટો છે, બોલાય નહીં ને મગજ ફરી જાય, શું થાય? સર ફરી નહીં. આ તેના કરતા મગજ ફરી જાય ને શાંત રાખવી, એના કરતા આપણે કહીએ કે તારો બાપ ન લાયક છે, કહે. શું કહ્યું? તો એ ઓછો દોષ બેસશે. આપણે કહીએ તારો બાપ ન લાયક છે, કહ્યું બહુ તારે નોકરી માંથી કાઢી મળશે. પણ આ તો તમે જે અંદર ભાવ કર્યા છે તે તો એને જોયા નથી, અને તો તમારે બહુ સહન કરવાનું થશે. એના કરતા રોકડી પર ખાઈ દેવી, નહીં તો બિલકુલ પરખાવાનું બંધ કરી દો, નહીં તો પરખાવાનું બંધ કરી દો, ખરાબ વિચાર ના કરશો. શું કહ્યું? કાં તો વિચાર કરવા જ નહીં, નહીં તો સ્પષ્ટ કહી દેવું. નિમિત્ત છે, નિમિત્ત છે. તેથી આપણા મહાત્માઓને આ બધા બધા જ્ઞાન આપો છો ને, તે કોળ ઉપર લખી રાખે છે રતોડાની અંદર, મોટા ક્ષતિ ભોગવે તેની ભૂલ. શું લખી રાખે છે? ભોગવે એની ભૂલ. તમને ગમે એ વાત? ઉતરું નહીં મગજમાં, હજી મગજમાં ઉતરું નહીં. તમે સમજાવો. ભોગવે એની ભૂલ. ધર્મ ધ્યાન પણ રહી શકે, રહી શકે, રહી શકે એમાં રહે. રુદિન કેમ ઓફિસ માં માલ થઈ જતો હોય તારે? એવું નથી વાંધો આવતો, એવો વાંધો નથી આવતો. આ બધે આખો દાડો રૌદ્ર ધ્યાન થયા કરે છે મનુષ્યો. તેથી બાર કેવું પડે છે, હે જીવો શું શાંતિ રાખીને બેસી રહ્યા છો? આ રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવું પડશે. ચેતો, હે જીવો ચેતો, એમ કહું છું. શું કહું છું? રોટલી ખાતા ખાતા રાડા ખાવા, રાડા ખાવાનું ગમે ખરા, પણ આ રોટલી ટેવ પડી છે તો રાડા ખાવાનું. એટલે રૌદ્ર ધ્યાન તો કરવું જ નહીં. હે, રૌદ્ર ધ્યાન તો કરવું જ નહીં. ના બસ, રૌદ્ર ધ્યાન બંધ થયું નહીં એટલે ખલાસ થઈ ગયો. આત્મધ્યાન વખતે કોઈ કાળો થાય તે તમે કાલે આત્મધ્યાન રૌદ્ર ધ્યાન બેવ નહીં થાય એવું કરીએ, બેવ નહીં થાય, સમજ પડે ને? પછી આત્મધ્યાન રૌદ્ર ધ્યાન કરશે તે પુરુષોત્તમ કરે ને, તો આપણે કેવું શું કરે પુરુષોત્તમ આમ કરો છે, કહીએ જયારે પાછરા રહો ને, કહીએ અત્યારે પાછરા રહ્યા નથી, કહે પણ અત્યારે તો તમે પૂછો, તમે કોને કહો પાછળ જયારે તમે ધર્મ તરીકે બેસી દેશો પછી તમે છતાં આરોપી કહી શકશો. શું કહ્યું? કરી ને મગજ સારું છે, સુધાર્થનો ધર્મ મળે ને પછી. તમે જોડે ને બનાવે, અમે આપણી છોડીઓ તારી તારી છોડીઓ ના આવડે, મારી એટલે એને બનાવી નથી. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. તાર ભાઈના સાયન્ટિસ્ટો મને ભેગા થાય છે, તે વાદો ઉઠાવે છે, ફ્રાન્સ ના સાયન્ટિસ્ટ હતા. કોણ હતા? શું હતા? માઇક્રોબાયોલોજીસ્ટ. માઇક્રોબાયોલોજીસ્ટ જે કઈ કે છે ને કે 5 વર્ષના તો મને કે છે કોને બનાવ્યું છે આ? કે છે તારે ભગવાને નથી બનાવ્યું તો કોણે બનાવ્યું છે? આ બધા અમે 1.5 અબજ છે ને માણસો મિશ્રો ખબરી એ રીતે આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના આધારે બધું આ ચાલ્યા કરે છે. ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. અને આ હું જોઈને કહું છું, આ વાંચીને નથી કહેતો, આવું વાંચેલું હોય જ નહીં. તમે સમજો ને, બધી ચોપડીઓ ભરે છે, આવું કશું આવ્યું છે? આ અપૂર્વ છે. શું છે? અપૂર્વ. પૂર્વે સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય, વિચારેલું ના હોય તેવું આ વિજ્ઞાન છે. સમજણ ને? અને ત્રણેય કાળ સત્ય થાય એવું વિજ્ઞાન છે. કેવું છે? વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી જેને સંડાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય. એટલે ઊંચા તમને જયારે અધ્યક્ષ છે ત્યારે ખબર પડશે. ત્યાર પછી વિચાર કરી, હા હા એ કરેક્ટ કરેક્ટ કરેક્ટ. તમે શેની શક્તિ ધરાવો તારે? હમ, આમ કરી નાખું, તેમ કરી નાખું, બે બચાવ્યો કે છે. અરે ભાઈ તું શું બચાવનાર છે? તારી બહેનો મરી ગઈ, તારા મામા મરી ગયા, તમે તું મને બચાવનાર શું છે? તમે બધું નિમિત્ત છે. શું છે? નિમિત્ત. આ વર્લ્ડમાં કોઈ કોઈ કોઈથી એમ કહેવાય કહી શકાય એવું નથી કે આ મેં કહ્યું હું છું તો આનું થયું. સમજણ ની? એવું કોઈથી હક ના, કોઈને હક લાગુ ના થાય એવું આ જગત છે. કેવું છે? ભગવાનથી એમ ના કહેવાય કે મેં બનાવ્યું છે. શું કહ્યું? તો બીજા તત્વ કે છે શું? મેં બનાવીને અમે ખસી જઈએ છીએ. શું કે? બીજા 5 તત્વ જે છે ને તે કહે છે ભાઈ મેં બનાવી તારે તું બીજું દુનિયા, મેં અમે ખસી જઈએ છીએ. ભગવાન તો અમને ટકોટા માર્યા કરે એ છે તો આ થયું છે. શું છે? તમને સમજાય છે? એ છે તો આ થયું છે. પાછા એ રોફમાં આવી જાય જો તારે ના થયું તમે આયા તારે થયું ને તો ભાઈ ત્યાં ભગવાન કહે છે હું ખાઈ દીધું ભયપતિ એટલે પેલા કહેશે ના ભાઈ આપણે બધાનો હર્ષ શું કહ્યું જવાનું છે. સમજાય ભાઈ ને? હવે આ શરીરમાં શું છે? આ શરીરમાં તમે પુરુષોત્તમ કહો છો તો પુરુષોત્તમ નામની તો દુકાન છે. શું છે? દુકાન. પુરુષોત્તમ નામની ઓફિસ. ઓફિસ પુરુષોત્તમની ઓફિસ. હા તમે કહે ને? પણ આ કંપનીમાં, આ ઓફિસમાં, કંપનીમાં કોણ કોણ ભાગીદાર છે જાણો છો તમે? જીવ. હા પછી? અને આ શરીર. બે જણ ભાગીદાર જોઈએ છે. પછી આપણે એન્ડ એન્ડલેસ કરીએ છીએ બને એન્ડ વાળું હોય. આપણે સૂક્ષ્મ ભેદે સાથે દીદી જ્યાં છે રાખવું જોઈએ. દાદા ને ટિકિટ વગરના દાદા અને ટિકિટ વાળા દાદા બે માં ફેર બરાબર. ટિકિટ વગર ના દાદા આપડે અમેરિકા જોડે તેડી જવા પડે ને. ટિકિટ વાળા અહીં પડે અહી રે અહી સત્સંગ કરાવે ને બધા જોડે. કળિયુગ છે એટલે પેસી જાય ધર્મ અને ધક્કા કેટલાક મારશે. આ બાજુ થી ધક્કો મારશે તાર હોય પેલી બાજુ કહી જશે, પેલી બાજુ કહી જશે. આ તો આપડે રિયલ વસ્તુ છે એટલે આપણે બધું કશું અડે જ નહીં. અડે નહીં એવું આ સાયન્સ છે, કશું અડે જ નહીં. કે માલ ભરેલો તે નીકળે તો ભગત ને એવું હોય આપણને ના હોય પણ તમારે ભરેલો છે તો નીકળ્યા કરશે એમાં કે એકદમ તમે ખાલી કરી શકો નહીં પણ આ તમારે સમજી રાખવું છે કે આ પૂતગળ નીકળ્યું શું કહ્યું પૂતગળ નીકળ્યું સમજ પડે ને જેવો ભરેલો તો તેવો શું છે જાળવી રાખો એટલે કે જળવાઈ રહ્યો છે તારે જાળવાની જરૂર ના હોય તું તારી જાતને જાળવે વિચાર કરનારો પૂતગળ અને પેલો પૂતગળ નથી કોઈ જાતનો કચરો એ બરાબર છે પણ પ્રશ્ન એ આવે કે અમારો વ્યવહાર જે યોગ્ય થઈ રહ્યો છે કે કડવાટ ઉભું થશે વ્યવહારમાં વ્યવહારના પાટા પરથી ઉડતી ગયું ડિરેલમેન્ટ થશે તને ખબર પડશે કે ગાડી કેમ ચાલતી નહી એક વખત કે હવે આપણે જવાનું નથી એટલે એ બાજુનું ડિસિઝન આવી ગયું કે નથી જવાનું એટલે પછી બંધ થઈ જાય પછી આ બાજુનું બરોબર રહે ડિસિઝન આવ્યું કે હવે આજે નથી જવાનું તો એ બાજુનું બારડું બંધ થઈ જાય એટલે કે હવે નથી જવાનું નહી તો ડિસિઝન કરું રેવરિંગ રહ્યા કરે રેવરિંગ કે જવું કે ના જવું જવાથી કઈ ને કે ફાઇલ સંચવાય કરનાર ડિસિઝન ના